પૂછે કે ઘર મળ્યો કે લાકડે માથું બી વળગાવ્યા હતા હશે ને સિયાચી ટાઈમમાં. અહમ પોસાય ને કે દ્વેષ પસંદ કર્યું. અપાદાન એટલે કે હવાનો જે સંયોગ આવે ને કેરી પડી જાય પાકી થઈને તો એ હવા એનું અપાદાન છે. અને આપે આપ અમારા માટે પણ અપાદાની નિમિત્ત થયા ને એમ છે છૂટું પાડવા. અમે સાથે શું રાખતો હોય છે આ બધું કરતા કરતા મીન વ્યક્તિ સાથે શું રાખતો એનો અનુભવ સમજ લક્ષ્મી અનુભવ તો હવે તરપોતાને વધતો જ થયો, ખબર જ વધતી ગઈ. રાતે શું લાગશે? લખી દરેક ધંધા વધી વધી લખી આવી જાય ને ઘણી બીજા વધુ અને જાગૃતિ હોય જાગૃતિ ઉપાદાન પ્રાપ્ત કરે એટલે પહેલાની જિંદગી જે નવી જીત પાણી દુકાન છૂટી ગયું એ કરવા હું કરું છું છૂટી જવું એ અપાજ મારે બોલી હતી જવાબ આપો દાદા બધા બહુ મળ્યા છે ના મારે જોઈએ અમે તો એ લીધી અને તારે કેવું બધવા અમે શું કહીએ અમે લીધી જ છીએ તમે બીજું કરો કે આ વેપાર જીતો બંધ નથી વધારે કરવું પડે આવો વિવેક કેટલું છે એ તો સમજાવ્યું કે નહીં સમજાવ્યું કરતા ત્યાં આ કરતા કરતા ભાવ કરતા કરતા આવીએ છીએ ત્યાં ઘણા આવતા થઈ જાય ત્યારે હિન્દુસ્તાન નગર એને આમ આગળના જન્મમાં કાપી છે તો સારું કંઈ કહેવું જ હોવું જોઈએ એની સાથે આ કંઈ માણસ ભગવાન આવતા આપે અને આ ઘણા ઘણું કહું તો હું કહું જીવન ના ભોગવવા પડે તો બધું ભગવ છે ભગવતો આવનાર કોણ છે મારો હિસાબ છે હવે આગળ અંદર કરતી જતી પણ એનું મદદ નાખે ને મદદ કે ચાલે એને મદદ ના પાડી મદદ કે ચાલે હું કરું છું હું જ બોલું અન્યાય કેટલા બધા હોય કેટલા ભગવાન ને સુધારે ભગવાન કહ્યું આપણા લોકો કેવા છે વાતા લોકો બધા તો નમી ગયા છે કહીએ કે આપણે ભગવાન ને ગાડ્યો તો શું ગાડવો કે મારા છોકરા ને જે છોકરા છે એ ચંદા તેના ગયા રમણીય ત્યાં ભગવાન વાત નહી ગયોલા પડે ના ભગવાન આરોપાલે કઈ કઈ ઉતરાવ લઈને આવે છે અમે ઉતરાવ લઈએ પણ અમારે આ બોલતા આવડે છે ને મને કહેવાય છે દાદા મારો ભાવ તો એવો નથી આ અપાદાન ઉપાદાન બીજા શિક્ષકો માં કરે છે અમે જવાનું બુદ્ધિથી કહેલા કેવા છે બુદ્ધિથી કહેલા બે ઘરે ચાલતી કેમ થવું પડે ફીટ કરવા માટે સંસારમાંથી વિરક્ત થાય છે તપ થાય છે ટેન્શન થાય છે એટલે થોડી ઘટ્યો છે આવડે ઘટી જાય છે આવડે તમે તપ થતી હોય તપ થયા છે કેટલાક ને વારે લાગે અને કેટલાક ને ગાંધી પીએ સારો સમજાવવાનું કે એ સમજાવવા થવાની દવા છે એમાં ક્યાંથી ચીજ આવે દવાથી કઈ કેમ ચીજ આવી એ તો ભેગાન થવાની દવા છે મારે એમાં કેટલી ચીજ આવે સરકાર ના રવિ ના પહોંચે ત્યાં કવિ પહોંચે, અને જ્યાં કવિ ના પહોંચે ત્યાં પહોંચે અનુભવી. અનુભવી ના પહોંચે ત્યાં પહોંચે નવી નવી હોય. દાદા તમે ઉપાદાની થઈને નિમિત્ત રૂપે હો, તમે અવકાશી થઈ જાઓ એવા અમને એવું ઉમેરી શીખવો. અમને અમે અલકાકુર થઈ જઈએ જેમ તમે નિયમિત રૂપે થઈને અલકારો છો ને એવા અમે પણ નિયમિત રૂપે થઈને અલકાકુર થઈ જઈએ એવા આશીર્વાદ આપો. તમારી કૃપા મેળવવા માટે શું કરવું જોઈએ? સંપૂર્ણ કૃપા મેળવવા માટે શું કરવું જોઈએ? આ કરવું જોઈએ જેટલું બને એવું કરી રહ્યું છે. આનંદ થાય છે દાદા સાથે ના હોય, ઇન્ડિયા હોય તો આપના ચરણો માં બેસી કેવી રીતના રહેવા, ત્યારે છુપા માટે શું કરવું? જયારે તમે ઇન્ડિયામાં હો, અહિયાં ના હો તો તમારા ચરણો માં કઈ રીતે બેસી રહેવાય? છુપા મેળવવા માટે શું કરવું? તમને શું પૂછવા મળે છે? એવું નથી દાદા, અત્યારે અહિયાં તમે અહિયાંથી ઇન્ડિયા જાઓ પછી અહીંયા તમારી હાજરી ના હોય ત્યારે અમે ચરણોમાં તમારા ચરણોમાં રહેવા માટે પરમ કૃપા મેળવવા માટે અમારે શું કરવું? અત્યારે તમે હાજર છો અહીંયા, તમારે દેહની સૂચિ અગાઉ સાથે ના કરો, કેવી રીતે કરવાનું? દાદા એટલે કરો છો ને તમે કરો છો, બરોબર કરો છો, એ બરોબર જો જેટલું વધારે ચિંતાઈ કરો, જેટલી ચિંતાઈથી વધારે કરો હાજર ભેગા થયેલા હોય તો એને કેટલો ભાવ કામ કરે, ભેગા ના થયેલા હોય, ભેગા થયેલા હોય જો રાજી પર પ્રાપ્ત થયેલો હોય અને આશીર્વાદ ઉતરેલા હોય એને આશીર્વાદ થયેલી હોય પહેલા વધારે આજ્ઞામાં રહે એ વધારે ફળ આપે. ઉત્તમ જ છે આજ્ઞા રહે તો નિવેદન કરવાની છે, પણ આજ્ઞામાં રહેવાય એવી દાદા અમે તમે ઇન્ડિયામાં હોય ત્યારે અમે અહીંયા નિધી દર્શન કરીએ કે ભેગા મળીને સત્સંગ કરીએ અને આપણી વાંચી અંદર અંદર કોઈ વસ્તુના સમજાય તો એકબીજા જેને જે સમજાવ્યું હોય એ કહીને બીજાને સમજાવવાનો પ્રયત્ન કરે, એ બધી સૂક્ષ્મ ભાવ છે. દાદા ઘણી વખત આપણે કઈ કરવી જોઈએ, કરવું છે એ કીધું હોય આપણે, આપણને ખબર કે આપણે બતાવ્યું આપણે દાદાને અતિ જતા રહી છીએ, આપણે અંદરથી આપણે એવું કરવું હોય તો આપણે ચિંતાઈ કઈ બધી વાત છે. ના લગ્ન રસ્તો નથી આપણે ધીમે ધીમે ધીમે ઓછા થતા થતા થતા થતા બંધ થઈ ગયા. બધા તો આવે તમે લાવી લો આપણું હજુ આવે છે આપણે ધીમે ધીમે પોતીમાં ખાલી થઈ જાય પછી સારા વિચાર ખાલી થઈ જાય. હું તો બધું ઓછું થયું છે કે આ ઓછું થયું બધું ખાલી થતું થતું થઈ ગયું એને ઉતારી કાઢીએ તો કેવું બોલે એકદમ ઉછળ થઈ જાય ત્યારે દમ ખાઈ જાય પછી ઉછળ થઈ જાય માલ ના ભૂલ માણસ ને મારીમાં જોયું છે. રામ કે છે હું તેને હિંસા કરે એવો માણસ ત્યારે વિચાર વિચાર નથી આવતા પણ એ ખરાબ છે એવો પણ વિચાર આવે એવો વિચાર છે. ધીમે જોતા હોય કામ ઘણું ઘણું ઓછું થઈ ગયું બધું ઘણું એમ હા શું કરજો પછી જ્યારે જ વધારે કરજો વેપાર કરવાનું સાધન હવે આવું બધું વેપાર બંધ કરવા માટે આ પાસે લખલો કરે ત્યારે પાસે કાયું ત્યાં થયું અને માર્ગ દર્શન તો કરે છે શું વેપાર વધારે કોઈ લડવા ના આવે ગાળો દેવા ના આવે કર્મ અને આ તો જળ તમે તપ કરે પણ જળ રીતે જળ બધા ધન્યા છે તમારા કપના કરવું પડે કરું મફત નું કપાયું ભગવાને કહ્યું કે કયુંગમાં ભગવાન કહ્યું નથી પણ આ પુસ્તક માં કહેલું આ નાઈ બી પોતા કયુંગમાં પ્રાપ્ત કરશે બોલો એ આવી પડે છે એટલે ભગવાન બહુ જોયું છે પણ જે ભોગવતા નથી તો અમે વેપાર કરી નાખે મારા માર અને ત્યાં લાગતા વ્યાજી લોકો કરે છે લોકો વ્યાજી કરી રહ્યા છે કેટલા વર્ષ કરતા ગીતા માણસ વાત કરે તમારો ભાગ નો સુંદર જવાબ લઈ જાય. તમારી તમારી ગામની જાતે જાય એવું બોલી જાય તો પટોળ મારો એટલે આપણે તમે જઈને આવા એ જો પટોળ નહીં મારો. આપણે જે બધું એક તપ કરી એટલે આપણે તપ કરીએ ને તમતા રાખીએ બધું અને ખરાબ વિચાર એના માટે આવે છે અને તો પ્રતિબંધ કરીએ એટલે તમે જીવ રાખ અને જીવનની અસર એમની પર થાય મન પૂરી થઈ જાય છે. મનથી થયેલો તમને સાથે ભાઈ ચાલીસ મળી ગયું ચાલે તમે બોલ્યા છે ખરાબ છે એમ કે આપણે તો હું લખાવો વધારે આપણે આ દાદા ભગવાન ના જ્ઞાન ને યુનિવર્સિટી બીજામાં આપણામાં દેખાવા ને બદલે બીજામાં પાછળ દેખાય બીજાની તરફ દેખાય. પોતાનું જસ્ટિફાઈ થઈ જ શકતા હતા અને બીજા નહીં કરી શકતા હતા, અત્યારે નથી કરી શકતા. કારણ પેલા આ ડાકુ પોતે જ જગ હોય, પોતે જગ અને પોતે જ આવે છે આવે બી અને ગુજરાતમાં જગ એ જગમાં જે આપે એ બી બી એસ કરશે. અને આ કયું છે એ તો વકીલ થઈ જાય, તો વકીલે પોતે પણ ભગવાન મારી ગીરીશભાઈનો પ્રશ્ન છે કે આપણે હમણાં વાત કરી ને કે બોલે અને પછી વાંચે અને વાંચે અને જુએ, પણ વંચાતું ના હોય તો બોલે એને સાંભળે અને સાંભળનારને જુએ એ પણ સિરિયસનેસ છે. આગળ વાંચવું થઈ ગયું થઈ જાય વંચાતી પછી હવે જાણવાની ખેતી વંચાઈ આગળ જીતી ગયું. અચ્છા દાદા, પણ જયારે સાંભળીએ છીએ ને ત્યારે અત્યારે આ સ્ટેજ ઉપર સાંભળવામાં એકાગ્રતા વધારે રહે છે વાંચવા કરતા. દાદા, તમે વાંચવાનું છે મનમાં વાંચે તેની વાત કરો છો ને? મનમાં શબ્દો દેખાય છે એ વિશે તમને કહું છું. વાર લાગે એટલે 10 મિનિટમાં 10 વાર દાદા ભગવાન ના હસી મનમાં માન